શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 72 વાયુપુરાણનો પરિચય તથા તેનું દાન અને શ્રવણ વગેરેનું ફળ. બ્રહ્માજી કહે છે, હે બ્રહ્મન સાંભળો, હવે હું વાયુપુરાણનું લક્ષણ બતાવું છું જેનું શ્રવણ કરવાથી પરમાત્મા ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય છે. આ પુરાણમાં 24,000 શ્લોકો છે જેમાં વાયુદેવે શ્વેતકલ્પના પ્રસંગ દ્વારા ધર્મોનો ઉપદેશ કર્યો છે તેને વાયુપુરાણ કહે છે. તેના પૂર્વ અને ઉત્તર બે ભાગ છે, હે બ્રહ્મન, જેમાં સ્વર્ગ વગેરેનું લક્ષણ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. જેમાં સર્ગ વગેરેનું લક્ષણ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે, જ્યાં જુદા જુદા મન્વંતરોમાં રાજાઓમાં વંશનું વર્ણન છે અને જ્યાં ગયાસુરના વધની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે, જેમાં દરેક મહિનાઓનું મહાત્મય બતાવીને માઘ માસનું વિશેષ ફળ કહેવામાં આવ્યું છે, જ્યાં દાન ધર્મ તથા રાજધર્મ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યા છે, જેમાં પૃથ્વી પાતાળ દિશા અને આકાશમાં વિચરનારા જીવોના અને વ્રત વગેરે સંબંધમાં નિર્ણય કરવામાં આવ્યો છે, તે વાયુપુરાણનો પૂર્વ ભાગ છે. હે મુનીશ્વર, તેના ઉત્તર ભાગમાં નર્મદાના તીર્થોનું વર્ણન છે અને શિવ સંહિતા વિસ્તારથી કહેવામાં આવી છે, જે ભગવાન સંપૂર્ણ દેવતાઓને માટે દુર્જ્ઞેય અને સનાતન છે તે જેના તટ પર સદા સર્વતોભાવે નિવાસ કરે છે, તે જ આ નર્મદાનું જળ જ નિરાકાર બ્રહ્મ તથા કૈવલ્ય મોક્ષ છે. ખરેખર ભગવાન શિવજીએ સમસ્ત લોકોનું હિત કરવા માટે પોતાના શરીરથી આ નર્મદા નદીરૂપે કોઈ દિવ્ય શક્તિને જ ધરતી પર ઉતારી છે, જે નર્મદાના ઉત્તર તટ પર નિવાસ કરે છે. તે ભગવાન રુદ્રને અનુચર થાય છે અને જેમનો દક્ષિણ તટ પર નિવાસ છે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. ઓમકારેશ્વરથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી નર્મદા નદીમાં બીજી નદીઓ 35 પાપનાશક સંગમ છે, તેમના 11 ઉત્તર તટ પર છે અને 23 દક્ષિણ તટ પર છે. 35મો તો સ્વયં નર્મદા સમુદ્રનો સંગમ છે. નર્મદાના બંને તટો પર આ સંગમો સહિત 400 તીર્થો છે. આ ઉપરાંત બીજા સાધારણ તીર્થો રહેવાના બંને તટો પર ડગલે ડગલે વિદ્યમાન છે, જેમની સંખ્યા 60,60,000 છે. આ પરમાત્મા શિવ સંહિતા પરમ પુણ્યમય છે, જેમાં વાસુદેવતાએ નર્મદાના ચરિત્રનું વર્ણન કર્યું છે, જે આ પુરાણને લખીને ગોળની ધેનુ સાથે શ્રાવણની પૂર્ણિમાએ ભક્તિપૂર્વક પરિવારવાળા બ્રાહ્મણના હાથમાં દાન આપે છે. તે 14 ઇન્દ્રોના કાર્યકાળ સુધી રુદ્રલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય નિયમપૂર્વક હવિષ્ય ભોજન કરીને આ વાયુપુરાણ સાંભળે છે અથવા સંભળાવે છે તે સાક્ષાત રુદ્ર છે. તે આ વિષય સૂચિનો પાઠ કરે જે આ વિષય સૂચિનો પાઠ કરે અથવા સાંભળે તે પણ સંપૂર્ણ પુરાણ શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 72 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.